આજે આટલું બહુ થઈ ગયું છે, જેટલું બધું વસ્તુ થોડું ઘણું જ્ઞાન નથી આટલું, થોડું થોડું પચે એટલું લેવા જેવું સમજ પડે ને. અને આથી દવા શરૂ કરી તમને હેલ્થ રહે છે, આજે આથી શાંતિ ઓછી થઈ રહી જશે, એટલી હેલ્પ જ જોઈએ છે ને. એકદમ પેલું તો આપીએ આજે હેલ્થ તો થઈ જશે, પણ પ્રજીવન થશે એમ નુકસાન કરતા થઈ પડે. ધીમે ધીમે કરવું છે ને, મહિના બે મહિના કરી લાવી નાખીશું, રાતની શાંતિ રહેશે. હવે પેલા જે સાઈડ મંત્રો જોડે લખાવ, સવારમાં સવાર બોલવાનું, સવારમાં તમારે જે ભક્તિ કરતો હોય ને તે કરવાની, તમે જે ભક્તિ કરતા હોય કરવાની, પછી આ શરૂઆત કરવાની. અમે થોડા મંત્રો લખ્યા પછી તે પણ બોલશે. હેલ્થ અત્યારે હેલ્પિંગ બધું છે, આ રિલેટિવ રિયલ દવા નથી, રિલેટિવ દવા છે. એ છે આપણે શાંતિ રહેશે તો પછી રિયલ દવા આપીશું. એક વાર મારી ભૂમિકા તૈયાર થાય ગુલાબ ગુલાબ આપે, બહુ રોગ થઈ ગયો ના આપે ગુલાબ ગુલાબ ની મેડિસિન દવા આપે. તમે તો ડોક્ટર છે, તમે તો ડોક્ટર છે, બ્રહ્માંડ ના માલિક તો તમે છે. માનસિક ડોક્ટર, માનસિક ડોક્ટર, બધું બ્રહ્માંડ તો તમારી પાસે તો છે. જ્ઞાન ની પ્રાપ્તિ થાય એવું ભગવાન દેવ કહ્યું છે, એ વાંચવા નથી આવ્યું. પ્રત્યક્ષ જ્ઞાની ને ઓળખવા કેવી રીતે? આત્મજ્ઞાન આપે તો, રોકડું આપે તો, ઉધાર હોય તો આગળ પ્રત્યક્ષ જ્ઞાની છે જ નહીં. રોકડું આપી દે, કેશ કેશ આપી દે, એટલે આપડે પરીક્ષા કરવા જઈ ને, જે બેંક કેશ પેમેન્ટ કરતી હોય એની પરીક્ષા કરવાની ભાઈ જે બેંક એમ કે છે પછી પૈસા આપવામાં આવશે તો આપડે પરીક્ષા કરવી પડે કે આજુબાજુ પૂછવું પડે ત્યાં રોકડું જ આપવાની હોય ત્યાં એની પરીક્ષા શું કરવાની હોય આત્મા હોય તો ખ્યાલ આવે ને આત્મા ના હોય ના આવે દેહમાં આત્મા હોય તો આત્મા ખ્યાલ આવી જાય આત્મા ના હોય તો ના ખ્યાલ આવે પછી પોતાને આડું ચાલવું ચાલે પોતાને શું થાય આડું ચાલવું હોય આપણી પાસે લીધા પછી ઢોળી હોય તો શું થાય છે ને કેવું ના એવું ના નથી પણ કોઈ ઢોરે જ નહીં પણ કોઈ ઢોરે જ નહીં કોઈ ઢોરી દે નહીં પણ એમ કે છે કે મળ્યું છે કે નહીં એની પ્રતિતિ કેવી રીતે થાય મને પ્રતિ આત્મા છે પ્રતિતિ થઈ જાય ને પ્રતિતિ તમને થઈ જાય તમે તમે જે છો ને એ જ જતા રહો તમારી અસ્તિત્વ જ જતું રહે એ તમે છો ને એ શાંતિ છે શું નામ છે તમારું નામ અશ્વિન અશ્વિનભાઈ અશ્વિન ખરેખર અશ્વિન છો નહીં ખરેખર કોણ છો આત્મા તો પછી તમે આત્મા થઈ જાય એટલે પછી ભ્રાંતિ રહી જ નહીં પૂછવા તો રહ્યું ને અશ્વિન તો જતો રહે અશ્વિન એને ગેર જતો રહે અશ્વિન તે ભાવ છે ને તમને અશ્વિન શંકા રાતમાં છો એ સતત ભાન રહ્યા કરે શંકા વાળું કોણ છે અશ્વિન છે અશ્વિન જતો રહે અત્યારે તમને શું ભાન રહેશે કે હું અશ્વિન છું એમ રહેશે ને એમ ન રહે પછી અશ્વિન તો આ શરીર હું અશ્વિન છું હું અશ્વિન છું એ તમે ખોટી વાત નથી અશ્વિન છો તમને ઓળખવા માટે અશ્વિન છો એ તમે જાણીએ તમારું નામ છે પણ તમે કોણ છે એમ તપાસ કરવી છે ના કરવી જોઈએ હું અશ્વિન છું એ રોંગ બિલીફ છે શું છે ખોટી માન્યતા કેવી છે ખોટી માન્યતા છે હે ખોટી માન્યતા છે ખોટી માન્યતા છે અને તમે રસિક છો તે ખોટી માન્યતા છે ના રસિક છો તમારે સમજ આવ્યું શું નામ તમારું જયંતભાઈ જયંતભાઈ હું જયંત છું એ તમે જાણો છો તમે કોઈ ખરાબ હું જયંત છું પણ જયંત છું એ બિલીફ માં નથી બિલીફ માં તમે શુદ્ધાત્મા છો એ છે બિલીફ માં શું છે તમે સમજ પડે ને આ અમની બિલીફ માં શું છે કે હું શું નામ કહ્યું અશ્વિન અશ્વિન અશ્વિન હું છું અને પાછું કે છે કે આ બાઈ નો ધણી હું છું આ છોકરા નો ફાધર હું છું અને આમનો હું છોકરો છું કેટલી જાતનો લફરા છે હા કેટલી જાતના બધી રોંગ બિલીફો બેઠી છે ક્યારે રાઈટ બિલીફ કરશો કરોડ અવતાર ને થાય તો રાઈટ બિલીફ ના દે જો આ રોંગ બિલીફ એવું જતી નથી તો આ રાઈટ બિલીફ એટલું બે છે તે દે સીધા લોકો કરે છે તે જ મને દે રોંગ બિલીફ એવું કરતી નથી રાઈટ બિલીફ જતી નથી રાઈટ બિલીફ નું નામ સમ્યક દર્શન કહેવાય એને સમજીત કહેવાય શું છે સમજીત હા તો રોંગ બિલીફ થશે નહીં જેટલી રોંગ બિલીફ બેઠી એક રોંગ બિલીફ થતી નથી આટલા આવતા શાસ્ત્રો માવી ના વાંચે છે એક રોંગ બિલીફ થતી નથી અને દાડો વર્ષો સંજય ગ્રે જ્ઞાની કૃષ્ણ વાણી છે ને પણ બિલીફ ના બદલાય લાખ અવતાર થાય તો બિલીફ ના બદલાય બિલીફ તો જ્ઞાની પુરુષ છે તપાવજે લખ્યું છે કે જે મોક્ષ દાતા પુરુષ હોય તે જ મોક્ષ દાતા મોક્ષ આપે મારી છે શું લખે છે હા જ્ઞાની પુરુષ મોક્ષ દાતા મોક્ષ દાતા હોય તો મોક્ષ દાન કોણ આપે જે મોક્ષ માં રહેતા હોય તે મોક્ષ દાન આપે બીજા દાતા આપે બીજા સંકિત જ ના થયેલું હોય તો મિથ્યાત્વ ગયું ના હોય સંકેત થયું ના હોય મિથ્યાત્વ લોકો મિથ્યાત્વ શું છે ચિંતા કરે, ખાય છે પીએ છે, તમે કરો, ખાય છે પીએ છે, શું છે તમને તે, તમને એનું અમૃત થાય છે, એને પોઈઝન છે. ભણેલો છું તું? લાકડામાં જમવાય ક્યારેક ક્યારેક જતા નહી, જમવા રોજ જવું ક્યારેક ક્યારેક, લાકડા દુકાને લાકડા લાકડા વાળા કે આ વાળા સાચું અરે વાંધો નહીં, આપણે પૈસા ને એટલા લાગે છે, પૈસા એવું નથી, એવું નથી, એવું નથી, એમને એમને એવું નથી, પૈસા ના છે, લાકડા લાકડા ખાલી લોકો ને સેવા કરવા પૈસા ની મુખ્ય વસ્તુ, પૈસા પૈસા કરતા કપડું ના લાવે, ભર્યા થી લાવ્યો, પૈસા હતા જ લાવે, પાણી ભર્યું હવા ના પેસે, તને સમજ પડી ને, અરે હવા પેસી હોય અમે પાણી પેલી નીકળે તો એટલે વેક્યુમ માં એક બેસી ગયું, એટલે આ મિથ્યા બેસી ગયું છે, મિથ્યા નીકળે તો પેસાડી દે, સમ્યક દર્શન થઈ જાય, સમ્યક દર્શન થાય એટલે આત્મા જણાય, ચિંતાઓ બની જાય, દુઃખ દૂર થાય, સર્વસ્વ દુઃખો ખલાસ થઈ જાય. કેટલા કેટલા એવું તને ખબર છે, ત્યાં આવતો રહેજે, દર્શન કરજે, ત્યાં જજે, ત્યાં જવા માટે વાત નથી, આ એક જ છે બધું, આ એક જ હતા, તને ના સમજે પડે, આ એક છે પણ આ લાભ લેતો રહે. કોને કહ્યું તું આવ્યો, કોની પ્રેરણાથી આવ્યો? માણેકભાઈ પ્રેરણા, માણેકભાઈ બહુ સારું, બહુ સારું, તને ગમ્યું ને? માણેકભાઈ તૈયાર તૈયાર છે, રાજી કરવામાં કરવામાં તેની સર્વ ઈચ્છા પ્રકાશ થવાના, તે સત્ય માનવામાં જો આખી જિંદગી ગઈ તો તને મોક્ષ ના મળે, મારી પાસે એવું કહ્યું છે, ગેરંટી આપી દે કે તે જ્ઞાની પુરુષ છે. જ્ઞાની પુરુષ કેવા હોવા જોઈએ? કે નિશ્ચિંત જેના આત્મા મુક્તિ કેવા હોવા જોઈએ? એટલે 3 કલાક ને, 3 કલાક ને, એવું કે નિષ્દિન જેને આત્મા ઉપયોગ છે, શાસ્ત્ર માં નથી, સાંભળ્યા માં નથી, અનુભવ માં આવ્યું, જેની વાણી છે, જેની વાણી માં એક એક શબ્દ શાસ્ત્ર રૂપે હોય, સમજાય છે ને? સમજી લેશો ને એટલે તમે ખ્યાલ આવશે. જૈન ભી કે છે કે ભાઈ ભવિષ્ય ની ચિંતા કરવાની એવી ટેવ પડી ગઈ હોય છે, તે ઘણી વખત એવું થાય છે કે પેલો આગળ ના વિચારમાં ચિંતામાં ડૂબી જવાય છે, પણ પછી પાછી થોડીક ક્ષણ પછી પાછી લેવલ આવી જાય છે, પછી લોકો ચિંતા થાય છે શું દાદા પાસે સમજાય. એવું છે ને, એવું છે ને, આપણું જ્ઞાન બિલકુલ બિલકુલ સમાધિ વાળું છે, નિરંતર સમાધિ નિરંતર ક્ષણ પણ સમાધિ ના જાય, સંસાર નો કામ બધા સારું કામ બધા સારું, એવું આપણું વિજ્ઞાન છે. એનું કાંસુ કાંસુ કે તમારે બિઝનેસ છે ને, ધંધા રોજગાર છે ને, એટલે ટાઈમ તમને મળે, તમને મળે નહીં, સત્સંગનો લાભ, સત્સંગનો લાભ જો મળ્યા કરતો હોય ને, તો તમારી જે ડિફિકલ્ટી તમે બતાવો કે અહીંયા આગળ મારી મશીનરી મુશ્કેલી આવે છે, તો અમે તને બતાવી દઈએ, એટલે મશીનરી ફિટ એ ખરો થઈ ગઈ, પછી તમારી જ રીતે આ તો મશીનરી ફિટ થઈ નથી ને, હજુ તમારે ત્યાં વાતું નથી, બહુ બાકી આપણી જ્ઞાન તો ઇટસેલ્ફ કે છે કે વર્તમાનમાં રહો, શું કે છે, કારણ કે ભૂતકાળ મૂળખ માણસ છે, તમે શું માનો છો, એવું માનો કે ભૂતકાળ ને ઉઠાવી લાવો, તમે શું માનો એમાં, તમે શું માનો એમાં, મૂળખ એને ઉઠાવે નહીં, ભૂતકાળ માં ગયું એટલે ઘડી પહેલા જે સોલિસિટર વકીલો છે ને, એ લોકો તો ભૂતકાળ ઉઠામે ભૂતકાળ સિવાય કઈ વાત જ ન હોય, વ્યવહારમાં ભૂતકાળ એમની બાબત પોતાની બાબત ભૂતકાળ ના હોય, ભૂતકાળ ના હોય માટે ભૂતકાળ, એમ તો બહુ પાટા આવે, એમ તો બહુ પાટા આવે, એટલે ભૂતકાળ ઉઠાવવાનો ભય નહીં, ભવિષ્યકાળ વ્યવસ્થિત ના ડાબામાં તમને સાંપેલું છે, એવું તમને નહીં લાગતું, એવું તમને નહીં લાગતું, વ્યવસ્થિત છે એવું તમને સમજાઈ ગયું છે ને, સમજાઈ ગયું છે ને, તો પછી વ્યવસ્થિત ના ડાબાની વાત માં તમારું સંભાળી, તમારું સંભાળી શું કરવું, તમને સમજાય છે ને, તમને સમજાય છે ને, એક ક્ષણ પછી રીતે તમારે નહીં કરો, તમારે નહીં કરો, તમારે તો કાર્ય જ કરે જાઓ, કાર્ય જ કરે જાઓ, જે કાર્ય કરતા કરે જાવ ને, પછી તમારે ભવિષ્ય નું કામ થઈ જશે, તમારે કઈ તમારું દર્શન ની જરૂર નથી, દર્શન ની જરૂર નથી, ત્યારે જરૂર નથી, ત્યારે જરૂર નથી, વર્તમાન માં જે તમારું કામ હોય, તમારું કામ કરે જ વર્તમાન માં પોતાના સ્વરૂપ માં રહો, અને આ છે જયંતિ ભાઈ આ કાર્ય કર્યા કરે, તમે તમારું આ કાર્ય કર્યા કરો, તમારા જયંતિ ભાઈ પર જોયા કરો, જયંતિ ભાઈ શું કરે છે, કાર્ય કરે છે, નહીં કરતા, કોઈ વખત જરા બહુ બેસી રહ્યા હોય ત્યારે જરા કામ હોય ત્યારે કામ કરો, કામ કરો જલ્દી, આમ ના કરો, બહુ ના કરો, એવું કેવું આપણે, એવું કેવું આપશું, જયંતિ પાડોશી છે ને, પાડોશી છે ને, તમે પાડોશી કશું કહેશો, પાડોશી કશું કહેશો, તમારે પાડોશી ની આપડે અહીંયા આગળ દરેક વસ્તુ નો દવા છે, એ દવા જો સમજાઈ ગઈ ની પછી કશું ના, પછી આખી નિરંતર સમાધિ નો માર્ગ, સમાધિ નો માર્ગ, અત્યારે સમાધિ રહે છે ને, પણ આ જે કઈ છે એટલું પૂછવા જેવું હોય ને, એ પૂછી નહીં તો કાગળ થી લખો, તો બહુ પૈસા કમાવાતા હોય તો ભલે અહીં મળે આવજો, ભલે અહીં મળે આવજો, ધંધો કરો પૈસા કમાવો તેનો વધુ નથી, પણ પૈસા એક એવી વસ્તુ છે, એક એવી વસ્તુ છે કે બરફ અને બરફ જેવી વસ્તુ છે, હા બરફ ને ઘેર લાયા મૂક્યા પછી બેંક માં મૂકો, ગમે ત્યાં મૂકો, પણ એ બરફ ગમે એ પ્રયત્ન કરો ને, પ્રયત્ન તો વાગ્યા જ કરે, તો વાગ્યા જ કરે, તો ચાર દિવસ કેટલા કરાવો, આગળ કેટલા કરાવો, ચાર દિવસ નિરંતર, માટે એની બહુ બહુ ફિકર માં ના રહેવું, જે બચ્યું એટલું જ આપણું, અને એ આપણું કોઈ છે જ નહીં, આપડે આ જે થઈ ગયું આત્માનું થયું એટલું જ તમારું, બીજું બધું અહીંયા પાર, બધું અહીંયા પાર, મિથ્યાથી લોકો પારકા માટે જીવે છે, પારકા માટે જીવે છે, અને સંકેતી જીવો પોતા માટે જીવે છે. બસ આટલા જીવવા માટે છે, જીવવા માટે છે. મિથ્યાથી લોકો પારકા માટે જીવે, લોકો પારકા માટે જીવે, કોઈ પોતાના માટે જીવતો, પોતાના માટે જીવતો, અને સંકેતી લોકો પોતાના માટે દાદાએ સૂત્ર કહ્યું, દાદાએ સૂત્ર કહ્યું, દાદાએ સૂત્ર કહ્યું, દાદાએ સૂત્ર કહ્યું. મિથ્યાથી લોકો પારકા માટે પારકા હારું જીવે છે, સંકેતી પોતા હારું જીવે છે, અને સંકેતી પોતા હારું નહીં, સફર હિતકારી બને, સફર પોતા પારકા ને હિતકારી, બીજાનું કલ્યાણ કરવાનું, બીજાનું કલ્યાણ કરવાનું. અરે મિથ્યાથી પાછો સ્વ એકલા નું અહિત કરે એવું નહીં, સ્વપર અહિત કરે, સ્વપર અહિત કરે, પોતાનું તો અહિત કરે એટલું નહીં, પોતાનું અહિત કરે એટલું નહીં. એના એના મુસલમાનો કે છે, બીજા બીજા વાળા પેલો આદત એટલે કે મૂર્ખ છે, પણ એ રીતે એમ જ ભણ, હું જ અલ્લાહ નો બંદો છું, હું જ અલ્લાહ નો બંદો છું, અલ્લાહ નો પ્રતિનિધિ કે છે, હું અલ્લાહ નો પ્રતિનિધિ, હવે મિથ્યાથી લોકો પોતાનું અહિત કરે, પોતાનું અહિત કરે માટે હવે તમારે તો હિતકારી થઈ પડશે, લોકોને હિતકારી થયો, પોતાને હિતકારી થયો, પોતાને. હવે કેટલું હિતકારી પડે છે, ઘર કેવું સરસ ચાલે, ઘર કેવું સરસ ચાલે, નહીં એમને ચિંતા રે, એમને ભવિષ્યની ચિંતા રે, એમને રે ચિંતા ભવિષ્યની, એમને નથી રહેતી. પણ તમે તમે આ કહી દો વ્યવસ્થિત ના, તમે વ્યવસ્થિત તમને સમજાઈ ગયું, વ્યવસ્થિત તમને સમજાઈ ગયું, કશું ફેરફાર થવા નથી. તમે આમ લાફા મારશો નહીં, રાતે જાગીને સવારે બે વાર પછી નો વિચાર કરશો, બે વાર પછી વિચાર, ટાઈમ વેસ્ટ ઓફ એન્ડ ટાઈમ એન્ડ એનર્જી, ટાઈમ એન્ડ એનર્જી. સરસ હશે ને, સરસ હશે ને. આપે જે રિયલ અને રિલેટિવ એ સમજાય ત્યાર પછી ચિંતા ગઈ, સમજાય નહીં પછી ચિંતા થાય એવું નથી. આ માર્ગ જ થાય એવું નથી, આ માર્ગ વિતરાગી માર્ગ, સંપૂર્ણ વિતરાગી માર્ગ, સંપૂર્ણ સંપૂર્ણ વિતરાગી માર્ગ એટલે શું, સંપૂર્ણ ચિંતા જ ના થાય, ચિંતા. આ 24 તીર્થંકર માર્ગ છે, બીજા કોઈ નો માર્ગ, 24 તીર્થંકર માર્ગ, 24 તીર્થંકર માર્ગ બહાર રહ્યો, માર્ગ બહાર રહ્યો નથી, બહાર જે હતો નથી, બહાર 24 તીર્થંકર નો માર્ગ જૈન ધર્મ, જૈન ધર્મ રૂપે, જૈન ધર્મ રૂપે હતો, તેના છિન્ન ભિન્ન એક ભિન્ન એટલે એટલે ગચ્છવત થઈ ગયા. અને ગચ્છવત માં કોઈ ધર્મ હોય નહીં, સાચો ધર્મ ના ધર્મ હોય નહીં, સાચો ધર્મ. ગચ્છવત નો ધર્મ મિથ્યાત્વ ધર્મ છે, શું કહ્યું, મિથ્યાત્વ ધર્મ છે, શું કહ્યું, જેટલા ગચ્છવત્તા ધર્મ છે બધા મિથ્યાત્વ ધર્મ છે. ત્યાં આગળ આપણને શાંતિ થાય, ત્યાં આગળ આપણને શાંતિ થાય નહીં ક્યારે. અને આ અમારું તમારું જ્યાં છે, અમારું તમારું જ્યાં છે, શું છે, ત્યાં મિથ્યાત્વ શું છે. આપડે બધે જઈ શકાય ના જઈ શકાય, બધે જઈ શકાય ના જઈ શકાય, બધે ધર્મ જઈ શકે ના જઈ શકે, બધે ધર્મ જઈ શકે ના જાય ના જાય, જાય ના જાય. વાતચીત કરી કરજે, હા ભાઈ બધું ખુલાસો, હા ભાઈ બધું ખુલાસો, બધી જતા ખુલાસા થાય, આત્મા એક દાળ, એક દાળ સાથે ચિંતા વગર જાય તો કેટલો સરસ લાગે, ચિંતા વગર જાય તો કેટલો સરસ લાગે. એક જોઈએ છીએ, એક જ દળ, એક જ દળ, એક જ દળ, ચિંતા મુક્ત, એક દળ તો બધી માય ઘર દળ, એક દળ બીજા દળ હોય છે, બીજા દળ હોય છે. તારી ભાવના હતી તે પૂરી થઈ, તારી ભાવના જગ્યા દેખાડી, હવે તારો લાભ ઉઠાવો છે, તારા હતી, તારો લાભ ઉઠાવો છે, તારા હતી. તારા ઘી કરી બધા ખાઈ હતી કે, ઘી કરી બધા ખાઈ હતી કે, સેવાની જરૂર છે, રોગ માટે સેવા એના ટાઈમે ના ચાલે એવું નથી. સેવા એનો કેટલો વિચાર આવે તેનો પણ રો મટીરિયલ્સ ને કઈ રીતે વધારે સ્ટોક કરવો, એમાંથી પૈસા લાવવા, એમાંથી પણ ગુણાકાર કરવા દેતા અર્થમાં આયા ગયા, ગુણાકાર કરવા દેતા અર્થમાં આયા ગયા. એટલે વિચારો આજના શું જરૂરિયાત પૂરતે જ કરવાના, બીજા એનિમારે ગુજરાત ના આવે જે આગળની ગોઠવણી ના આવે એમાં તન્મા આગળ નહીં થવાની, એમાં તન્મા આગળ નહીં થવા, બધું એને વિચારો વિચારો ને ગોઠવણી કરે તન્મા આગળ થશે તો એ ફળ મળવા, તન્મા આગળ થશે તો એ ફળ, નહીં થશે તો એ ફળ એ નહીં મળવાનું, નહીં થશે તો એ ફળ એ નહીં મળવાનું. તન્મા આગળ થશે તો બધા દર્શન વધશે, તન્મા આગળ થશે તો બધા દર્શન વધશે, અને વિચાર જે આવે છે એનો વાંધો નથી, વિચાર જે આવે છે એનો વાંધો નથી, કોઈ પણ સારા આવે વિચાર કે ખરાબ આવે, બંને વિચારો વિચાર છે, બંને વિચારો વિચાર, ભગવાન તો એનો સારા ખોટાનો ભગવાન સારા ખોટાનો પ્રમાણ નથી, એ સમાધિ ભાવ છે, એ સમાધિ સમાધિ ભાવ છે. સંસારમાં એવા વિચાર આવતા તારે એક લાગે છે લોક છે, આમાં કશું લોક બોક કશું હોય નહીં, આમાં કશું લોક બોક કશું હોય નહીં, કારણ કે એ તો વિચાર એટલે વિચાર, કારણ કે એ તો વિચાર એટલે વિચાર, ક્રોધ માન માન માન લોભ ના માન ના માન જે હોય નહીં, ભગવાન તો કોઈ ભેદ નથી, ભગવાન તો કોઈ ભેદ નથી, વિચાર એને જ્ઞેય છે ને આપણે જગ્યા પેલા સારા વિચાર આવતા, પેલા સન્મય કરતા ખરાબ વિચાર આવતા, શું ખરાબ વિચાર આવતા જગત ના લોકો, જગત ના સારા વિચાર આવે ને ખોટા વિચાર માં તન્માયકાર ના થાય, ખોટા વિચાર માં તન્માયકાર ના થાય, છૂટો રહ્યો તો પછી બીજ કેમ પડવા જોઈએ, પડવા જોઈએ તન્માયકાર ના થાય, આપડે તન્માયકા ના થઈ રાખીએ છીએ, આપડે તન્માયકા ના થઈ રાખીએ જ ના થઈ, ચાર બાર ના કોટ ખોટા પર ચીર છે, લોકો કહે છે ખોટામાં તન્મય કાર થતા નથી, અમારે તો ખોટામાં પણ જે ચીડ થાય, ચીડ થાય પેલા ઉપર રાગ થયો છે, તન્માયકાર થાય લેવા દેવા નથી, રાગ થયું તો બીજ પડ્યું, રાગ થયું તો બીજ પડ્યું, દાખલા તરીકે હવે રામચંદ્ર માટે, રામ ભગવાન માટે આમ તો રિલેટિવલી જોવા જઈએ તો મને આમ તો કશું જ ન હોય, પણ રામચંદ્ર નું અવતાર સામેથી આવતું હોય કોઈ વખતે તો નથી થવું એવું, એવા વિચારો આવતા હોય, એવા વિચારો આવતા હોય કે રામચંદ્ર ભગવાન નો જો આપણે કોઈ વખતે એવું ભાગ્ય હોય, એવી પુણ્ય બંધાય, એવું આગળ જઈને પુણ્ય બંધાય આગળ જઈને, અને રામ ને રામચંદ્ર બે જુદી નહીં, કેમ બોલું રામ ને રામચંદ્ર બે જુદી ના, એક જ રામચંદ્ર ભગવાન કહીએ, રામ ભગવાન કહીએ, રામ ભગવાન કહીએ, આપણે એ બળદેવ થયા, આપણે અને કૃષ્ણ ભગવાન વાસુદેવ થયા, અને કૃષ્ણ ભગવાન વાસુદેવ, કૃષ્ણ ભગવાન વાસુદેવ થયા, કૃષ્ણ ભગવાન વાસુદેવ, વાસુદેવ થયા ને, વાસુદેવ તો એમ વિચાર આવે કે મને તો રામ નહીં પણ વાસુદેવ નો અવતાર લેવો છે, એવું આમ નિશ્ચય થયા કરે, એવું આમ નિશ્ચય થયા કરે, એવા ભાવ આવ્યા કરે, એવા વિચાર આવ્યા કરે, એવા ભાવ આવ્યા કરે, તે માટે જ સંજોગો એવા થાય એવા ભાવ કરતો હોય, સંજોગો એવા થાય એવા ભાવ કરતો, આ નામી અત્યારનો નામી એવા સંજોગો એવા જ એવા જ ભાવ કરતો હોય, એવા સંજોગો આવે કે જેથી કરીને એવા જ બીજ પડે કે આગળ જઈને વાસુદેવ બીજ પડે નો જ અવતાર થાય, નો જ અવતાર, તો ત્યાં પછી તિરસ્કાર થઈ જાય છે, ત્યાં પછી તિરસ્કાર થઈ જાય છે, પણ આગળ તો એનો જો નિશ્ચય હોય, અત્યારે કાળ અનુકૂળ નથી, પણ આગળ જઈને અનુકૂળ કાળ આવે ત્યારે એનો જે ભાવ હોય તે અત્યારે ના હોય પણ આગળ જઈને એનો ભાવ કરતો હોય તો એવા સંજોગો આવે દાદા કે નહીં બને, અત્યારે જીરો હોય, કશું જ ના હોય, અત્યારે જીરો હોય, હમણાં તો 80,000 વર્ષથી એવું શેર નહીં, હમણાં તો 80,000 વર્ષ લગાત કરવાનો રસ્તો જ નથી, 80,000 વર્ષ સુધી એવું 80,000 વર્ષ સુધી એવું તો પેલા બીજા નથી વ્યવસ્થા હોય, છઠ્ઠામાં તો જો કે બિલકુલ છેલ્લી વ્યવસ્થા હોય, પેલા બીજામાં છઠ્ઠામાં એ તો આ ક્ષેત્ર ની માટે થયું ને, આ ક્ષેત્ર માટે થયું ને, આપના જ્ઞાન મળ્યા પછી તો એવા ક્ષેત્રો માં પણ જતો રહે ને જીવ, એવા ક્ષેત્રો માં એને આપનું જ્ઞાન થયું, આપણું જ્ઞાન થયું તો પછી આ ક્ષેત્ર વિશે રહેવાનો એવું કઈ નક્કી નહીં, જ્ઞાની પુરુષ ની જો કૃપા હોય, કેટલા હતા નર્કમાં જાય સર, વાસુદેવ થાય છે મનુષ્ય નું બધું જ છે, આ કાળના જીવન બધું છે, આ કાળના જીવન તો પહેલી બીજી આપ કહો છો કે નર્ક બધા બંધ જ છે, આપ કહો છો કે આ કાળના જીવન માટે કઈ એવા પાપ કરી શકે ને કે સાતલોકમાં જઈ શકે, શક્તિ જ નથી સાતલોકમાં જઈ શકે, એટલે વાસુદેવ ની વાત જ કરવા જોઈએ, એટલે વાસુદેવ ની વાત જ કરવા જોઈએ, રામ થવું સારું, ના પણ રામ થવું જ નથી એવું ભાવતું હોય તો એનું શું, ના પણ રામ થવું નથી, રામ થવું નથી એક સમય માટે પણ વિચાર આવે છે, તો આપણે મોક્ષદાની વાત કરીએ તો છેવટ ની તો છે જ, પણ બરાબર છે, પણ મહાન દુઃખ થાય છે, વાસુદેવ પોતે જ પછી મહાન દુઃખ થાય છે, વાસુદેવ આ સ્થિતિમાં ક્યાં પહોંચે, આપડે આ પ્રકૃતિ ક્યાં પર, આ સ્થિતિમાં ભયંકર દુઃખો, ભયંકર ભયંકર દુઃખો, ભયંકર એનું વર્ણન ના થઈ શકે એવા દુઃખો, એનું વર્ણન ના થાય, અને ભોગવટો એવો કરે, ભોગવટામાં સુખ કયું છે, ક્યાં આગળ ભોગવટામાં સુખ કયું, કઈ આગળ સુખ છે ભોગવટામાં, કઈ આગળ સુખ છે ભોગવટામાં, ખાલી બુદ્ધિ ભ્રમણા જ છે, ખાલી ખાલી બુદ્ધિ ભ્રમણા જ છે, સુખ ફક્ત આમના લાઈન માં છે, સુખ ફક્ત આમના લાઈન, એ દેખીતું સુખ છે દાદા, એ તો દેખાય જ છે, પણ મહી એવા પરિણામ ના આવતા હોય, ભોગવું છે હજુ, એવું કે કાયમ પરિણામ કાળ વર્તી હોય છે, અમુક આવું પરિણામ કાયમ રહે એવી કોઈ વસ્તુ નથી. અમુક કાળ જેના તારા પરિણામ કેવા વર્તન તે હું જાણું છું. અત્યારે કેવા વર્તન તે હું પછી થયો પછી કેવા આવશે તે બદલવા જ નથી. એવું થઈ ગયું છે આજે પ્રણામ છે ને. આજે ટાર્ગેટ નક્કી કર્યું છે ને એ ટાર્ગેટ ને પહોંચી જ રહ્યું છે. આપણી કૃપા જ જોઈએ છે. ત્યાં જવું જ છે ફરજિયાત. બદલવા જેવી વાત લાગતી જ નથી. બહુ મુશ્કેલી વાત હોય. ભલે ને મુશ્કેલી આમ તો પણ મને એમ લાગે છે, નામીને એમ લાગે છે કે મોક્ષ તો જવું જ છે ને. મોક્ષ મારું ઘર છે, જરૂર જઈશ. એ મારી ફાઇનલ મારું ઘર જ છે. પણ રસ્તે જતા જતા પહેલા અનેકોનું કલ્યાણ થાય આ નિમિત્તથી, પછી જ ઘરે જઈશ. તે પેલા ઘરે જવાનું નથી. મારું ઘર જ છે. મોક્ષ તો મારું ઘર છે. ત્રણ ટાર્ગેટ રાખ્યા છે દાદા. આ મંદિર થયા કરે છે કે વાસુદેવ ચક્રવર્તી અને તીર્થંકર. પછી જે હોય તે જયારે જેટલા લાખ થવાનો હોય પૂજગલ પરાવર્તન ચક્રવર્તી થાય ને પછી એને સર્વતીર્થ ને કરે. વાસુદેવ તીર્થંકર ના થાય. ના વાસુદેવ બીજ નથી તીર્થંકર થવાના. એટલે કહ્યું એક વખત એટલા અવતાર પછી થાય. એક વખત ત્યાર પછી નરક માં લાદી દે છે. પછી તરત જ નરક માં જાય. નરક માં લાદી દે છે. પછી તરત જ નરક માં જાય. પછી ત્યાં આગળ કો ભૂલી જાય કે હવે આવું નથી. ત્યાં આગળ કો ભૂલી જાય કે હવે ભયંકર આત્માઓ પછી ભાવ એવા થાય કે હવે આ નથી કરવું. પછી ભાવ બહુ જ પસ્તાવો. બહુ જ ઉપર પસ્તાવો. બહુ જ ઉપર વર્ણન કરે તો દુઃખ નું વર્ણન સાંભળીએ તો માણસ પછી તીર્થંકર ગોતરમાં પછી એવું પાછું ખરું દાદા કે આજે પૂજગલ પ્રવર્તન આવે છે કે આટલા અમુક વખત ની અંદર જીવ ડેવલપ થઈને એને મોક્ષે ફરજિયાત જવું પડે. એના પોતાના જે ભાવ હોય ધારો કે 10 લાખ વર્ષ હોય કે 20 લાખ જન્મ આત્મા જ્ઞાન માં રહીને પ્રજ્ઞાએ કરીને જે ભાવ કરતો હોય તે પડે ને દાદા. પ્રજ્ઞાએ કરીને જે ભાવ આત્મા જ્ઞાન પછી આ રાજેન્દ્ર સિંહ આ નામી થી જુદો છું એ પ્રજ્ઞા ભાવ માં રહી શુદ્ધ ભાવ માં રહીને જે ભાવ કરે એ ભાવ એને સંજોગ આપે ને દાદા. એ ભાવ સંજોગ આપે ને દાદા નહીં આપે. આ કારણ ફિટ નથી થતું. આ ક્ષેત્ર ને ફિટ થતું નથી. પણ જયારે ત્યારે એટલે એ વિચારો હા વાસુદેવ ના વિચારો જ ગયા. વિચારો કલાક ના વિચારો તો બહુ શાસ્ત્ર લખવા. વિચારો વાસુદેવ શક્તિ જ ના હોય. એટલે આપડા મનમાં એવું કલ્પના લાગે કે વાસુદેવ એવું ગાવ છે. આપડા મનમાં એવું કલ્પના લાગે કે વાસુદેવ એવું ગાવ છે. એ નર નું નારાયણ પદ તો બહુ ઊંચું હોય. પદ નર નું નારાયણ પદ તો બહુ બધા ડેવલપ થાય છે. નર નું નારાયણ ધીમે ધીમે નર નું નારાયણ ધીમે ધીમે અને પેલા એવા ડેવલપમેન્ટ આવી તો આમાં બે લડે બાજે રામચંદ્ર જી વાસુદેવ ના કહેવાય. ના એ તો પડતે રામચંદ્ર ના કહેવાય. રામચંદ્ર બળરામ કહેવાય. બળરામ બળરામ અને આ કૃષ્ણવાસી દેવ એના મોટા ભાઈ બળરામ, તે નવ બળરામ હોય, બળદેવ નવ બળદેવ વાસુદેવ બે ભાઈઓ ભેગા ના થાય ગમે નહી કરી વાર એવો પ્રેમ કરે. બે માતા ના જુદા છોકરા, બાપ રામ એટલે બાપ એક વર્ષ ક્રિયાઓ નઈ ને વાસુદેવ પર પ્રેમ બહુ, એટલે જ્યાં વાસુદેવ ગયા હોય ત્યાં આગળ રહ્યા રહ્યા બધા મોકલવા માટે તૈયારી કરે, પણ બધા પહોંચે નહી. અમુક હદ સુધી જઈ મદદ જઈ શકે છે, તે દેવ લોકો માં રહે ખબર બે નહી પડે. ટેલિફોન બે ચાલુ જ હોય, ચાલુ જ હોય, જોયા કરતા હોય, છતાં કઈ જતું ન હોય. પ્રતિવાસી દેવ એટલા જબરા, રાવણ એટલો જબર કહેવાય, એ તીર્થન કરતા હોય. બહુ એટલે વેદના, એ દુઃખો બહુ ભોગવવાના. કરોડો માણસ જેવું એક જ માણસ હો ગયો, કરોડો માણસ પણ પછી કરોડો માણસ ને સુખ ભી આપે ને, દુઃખ ભોગવવા પડે બરાબર છે. પછી આગળ જઈને તીર્થંકર ગોત્ર બાંધે, તીર્થંકર ગોત્ર બાંધે આપે, એ તો આપે જ, પણ બધા તીર્થંકર આપે છે, એકલા આપે છે, બધા તીર્થંકર આપે છે. લાઈન તીર્થંકર ની લાઈન સારી, તીર્થંકર ની લાઈન બહુ સારી, ચક્રવર્તી પદ લાઈન સારી, ચક્રવર્તી માં તીર્થંકર કરે. બધા તીર્થંકર ચક્રવર્તી પદ બહુ સારું, કોઈને દુઃખ ના આપે ત્યારે ચક્રવર્તી પદ થાય. આ વિચાર ટકવા એમ નથી, તને લાગે છે તો તું અત્યારે એની કોઈ એ બાંધવા જોઈએ ને. પેલા જે તારા વિચાર હતા ને તે તને તને એમ લાગતા હતા કે હવે આ મારા વિચાર કરતા નથી, એવું તને લાગતું છે, એવું જાણું હું પાછું. પણ તું હું શું જાણું કે આ વિચારો પર અપત્ય, તને એમ ના લાગે કે અપત્ય. અમને અત્યારે આ તારા વિચારો ટેમ્પરરી લાગે, એટલે તમે આની પર ગોઠવણી કર્યા કરો, પણ એ બધું તમારું નકામું જાય. બઉ સ્ટ્રોંગ વિચારો હતા, એવો ભરેલો માલ નહી કર્યા કરે, ભરેલા માલ ને જોયા કરીને દાદા નવા ભાવ કર્યા કરીએ ને. ભરેલો માલ છે બરાબર છે, મને એટલી એ નથી કે બદલાશે, પણ આપ કહો છો આપ જ્ઞાની પુરુષ છો એટલે એને જોઈશું શું થાય છે. પેલો તને એમ લાગતો મારો બદલાવાનો નથી આવે, એવું તે મને કહ્યું ગાયો બદલાવ નથી, પણ પછી બદલાવ્યું તો સમજી ગયો. શારીરિક વિચિત્રતા હતી, એને હેલ્પ કરી હતી વિષય રોકવા માટેનું, વિષયમાં વૈરાગ આવે ને વિષય ન ગમે એવું હેલ્પ થઈ હતી. અત્યારે શારીર ને ચેન્જ થઈ ગયો, તે બાજુ પર જેવું શારીરના કોર્ટ આવે ને તે બાજુ મન એ બાજુ દોડે, શરીર વસ્તુ જુદી છે આપણે જુદા. દાદા ભાવ કરનારો તો આપણે શરીર નથી ને, એ ભાવ કરનારો કે નિશ્ચય કરનારો વિભાગ તો શરીર નથી ને. એ વાત આપની કબૂલ કરું છું કે શરીર તે વખતે નબળું હતું માટે આ બાજુ વિશે હમણાં ત્રણ મહિના કોઈ માણસ માણસો પડે ને તેના વિચારો બહુ વિચારો હોય તો એના બધા વિચાર ખલાસ થઈ જાય ને ઉડતો એમ કે શરીર પર આધાર રાખે છે, બોડી પર આધાર. પણ માઇન્ડ પણ કોઈ વસ્તુ છે ને, મન પણ કોઈ વસ્તુ છે ને. ભલે આપણે અત્યારે આ જ્ઞાન પછી મને લાગે છે કે જુદું જ છે, કઈ પહેલાની વાત જુદી હતી. કારણ કે મનોબળ જ નહીં ને, મનોબળ જ નહીં ને આપના જ્ઞાન પહેલા, મનોબળ જ નહીં ને, મનોબળ ડેવલપ થયું નહીં ને. અત્યારે તો ઉત્પન્ન થતું જાય છે, મનોબળ ઉત્પન્ન થાય. હા, એ મનોબળ પણ ડિપેન્ડ છે, પણ આ બોડી ઉપર ડિપેન્ડ થાય છે. આ મનોબળ સ્વતંત્ર સ્વતંત્ર નથી, તમારું મનોબળ તો એ સ્વતંત્ર મનોબળ એ જુદી હોય, તદ્દન વીક બોડી હોય તે પણ બરોબર તેનું તે જ હોય. શું કહ્યું? તો એ ડેવલપ થાય ને, હે એ ડેવલપ થાય ને મનોબળ. ના થાય, ના ના ના, તો તમારા બોડી ના હતી, તારા બોડી ના. એને જે દર્દ, જે શારીરિક દર્દ હતું ને, એટલે એના મનના જે વિચારો બધા બેક મારી ગયા હતા, અને તે દાડે એનું ધાર્યા પ્રમાણે કંટ્રોલ રહી શકતો હતો બધો. અને તેના તેના તેના પછી વિચાર કરવાનો વખત પડ્યો કે વિષય શું છે, એટલે વિષય નો જે ખરાબી બધી બધી આમ હાજર રહેવા મળી, પિક્ચર રહેવા મળી. અને તે દાડે પ્રમાણ થયું પછી આ શરીર નો મારે પલટો પલટો કેટલા અવતાર પહેલેથી વાસુદેવ થવાનો હતો, એનું પગ ચાલતો હોય ને ધરતી ઘકડે, ધરતી નીચે અવાજ કરે. શું કહ્યું? કેટલા આવતા પેલા? પણ એ આગળ આગળ થઈને થશે ને દાદાજી ને, એ જે છે એ બીજે છે, એ આગળ જઈને એનું પરિણામ આવે ને. ના, એ તો એ બીજે જ જુદી જતી, એ વિચાર વિચાર આવતા પેલા જ છે, તે પેલા તો ધરતી પ્રગતિ છે. એનાથી લોક આગુ પાછું થઈ જાય. શું કહ્યું? તે જુદી છે. વાસુદેવ તો મૂર્તિ અને ધ્રમથી જ ઓળખાય કે આ વાસુદેવ. લાખ અવતાર પછી આ વાસુદેવ છે. લાખ અવતાર પછી વાસુદેવ થવાનો દાદ ઓળખાય. લાખ અવતાર પછી વાસુદેવ થવાનો દાદ ઓળખાય. લાઈન જ સીધી હોય, વાંક જ ના આવે એની લાઈન, વાંક જ ના આવે. અને વાંક આવે તો ગોળબતલ થઈને પાછા પાછા ત્યાં ત્યાં આવી જાય. વાંક આવે પછી ગોળબતલ થઈને એ લાઈન સુધી છે. અને આ તો વાસુદેવ ને પ્રતિ વાસુદેવ તો લાખ અવતાર પેલા એટલે ગુણ હોય એનામાં. તારે નહી તો વાસુદેવ થવું એટલે નર નો નારાયણ. શું કહ્યું? નર નો નારાયણ એટલે ક્યાં ફેરથી જેમાં પડવો પડવો થાય છે ને ત્યાંથી પૂનમ સુધી થાય. ક્યાં સુધી પડવાથી ખબર ના પડે કે પૂનમ થવાની એવું. એના કેટલા લાખો બધી કલ્પનાઓ બધી કલ્પનાઓ તો માણસો લાખો માણસ ભડકી જાય એમને વાંચતી. અરે બોલી તરાડ પાડે ને તો સિંહ કરી નાખી. એટલે બધા દર્શન તો હોય ને. આ તો શરીર પાછું નબળું પડે એ લાગે છે. તું જ મને કે મને મને આવા વિચાર આવે છે માણસો સ્વાભાવ્યું કેવાય એ તરામાં રહેલું છે ને. મોક્ષ વેપાર આવે દેખાય પણ નહીં પણ આગળ થઈ શકે ને. આત્મા શું અનંત શક્તિઓ છે આત્મા ની દાદા. ફાયદો શું ધર્મ તને? મને તો એવું લાગે છે ફરી જશે. મારા સ્ટ્રોંગ વિચારો છે અને હવે મને તારે મારા મનમાં એમ કે આખું ઘર તારશે પણ જોડે જોડે અમે વિચાર આવે કે આ સ્થિતિ એની કાયમ રહી શકે. શરીર ના અધીન ભલે આપણી ફરક એમાં એનો દોષ નથી એટલે અમે સપોર્ટ કશું આપીએ નહીં. બાકી વિરોધી વિચાર આપો એ સત્તો સત્તા ને પાત્ર કહેવાય. ના આપીએ એમને શરીર ના આપીએ પાછો એમાં એ શું કરી શકે એટલે વિચારો ફરે છે. એટલે આ વિચારો શેના આધારે ફરે છે એ બધું આપણે જોયા કરું. હમણે તું આ બધું ભાવ ભાવ કરીને તું જોયા કરે ને આ કેમ સેટિંગ લે છે કેમ સમજાય છે ને. તમારા બંને ના વિચારે કેવા બ્રહ્મચર્ય ભાવ ઉપર ગયા હતા અમારી આના તો હજુ છે દાદા. નહી મારું કેવાનું કે આટલે બધી પહોંચી છું ક્યાં સુધી કરી અને લોકો નું કલ્યાણ કઈ ના કેવું કરી શકે એવું. અત્યારે દાદા પણ આપની જો કૃપા થાય અત્યારે પણ અને આ બ્રહ્મચર્ય વિચાર આવે એટલે મનુષ્ય સાધારણ માનવ માનવ જ ગયા ને. હા ચાલુ માનતી પશુ થી માનવ સુધી ના બધા આ બ્રહ્મચર્ય વિચાર અને બ્રહ્મચર્ય વિચાર ખુલ્લી પાસે થાય ખુલ્લી પાસે જેને વિચાર નથી આવતા જેને આ સમજદારી નથી તે અમારું બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય કરે એ પોતાને એને પોતાને સમજાવી દીધી તારે એને પોતાને પછી આ સ્થિતિ શરીર સ્થિતિ મનને ભેરવે શું કરે મનને ભેરવે. હા મનમાં એમ કરે મનમાં અમારું હિંમતવાન થઈ ગયું છે. હિંમતવાન ક્યારેક ક્યારેક બ્રહ્મચર્ય સાથે બ્રહ્મચર્ય તો એને મનને હિંમતવાન એટલે પાછું તારું પાછું ફરશે તારા શક્તિ બીજી બહુ છે હજારો માણસો નું કલ્યાણ કરે છે, લાખો માણસો તો તે એનો જે પહેલા જે હતો ને તેડી રજૂ હતા આગળ કામ કઈ ને સમજવાની શક્તિ, વિચાર શક્તિ, સમજવાની શક્તિ, તેમાંથી આ અંતરાય એટલે પછી મેં જરા ધીરું મૂક્યું અંતરાય તને ધ્યાન બહુ નથી દાદા ભાવ મને આખો દડો આનંદ કોઈ વસ્તુ એને ડિપ્રેસ નથી એ શરીર ઉપર ડિપેન્ડ છે, વચ્ચે તારા બહુ પુણ્ય જાગી હતી કે શરીર વિકને થાય મોટામાં મોટી પુણ્ય ગણી મોટા મોટી પુણ્ય ગણી આ કારણ અધોગતિ બચી જાય છે જ્ઞાને ના હોય તો બે વખત થઈ જાય અને શરીર જો એવું મજબૂત એ તલાવડું ફાટે ટીકડે ટીકડે જોઈ રહ્યો આ કાળ માં શાસ્ત્રકાર લખ્યું આટલા દાયગા છે પછી છોકરા છે 15 વર્ષે છે તો મારા દોષ માં પડી જાય પટેલ મત બઉ આપે છે ના ખરા મેલ કકડ ભૂસ સ્થિતિ પડે ખોરાક બધો લેવો પણ હલકો લેવો જેનાથી માંસ વધે એ ખોરાક ના શારીરિક એ ના જવું જોઈએ તંદુરસ્તી ના હોય આ લોકો ભાત એકલા નહીં એવું બધું બંધ કરી દેવડાવી પછી બધાને હરી શકતું આપી બધું દાળ ભાત રોટી શાક બધું ખાવ ઘી ઘી બધું બીજી બધું અમુક અમુક ખોરાક બધું ના લે રામે સીધું બહુ સારી પેલો વિચાર જ એટલે કે મને તો મોક્ષ જ થયું બીજી ભાંગર હતી બીજી ભાંગર હતી હવે આ ગોઠવણી કઈ આમ થયું એટલે કે આની ગોઠવણી આમ લઈ જાવ એ આ બધી કલ્પનાઓ બધી વાસુદેવ ગોત્રી તો કેવો હોય વાસુદેવ ગોત્રી તો કેવો હોય છે પછી તરંગે ચડી પહેલું તેલ નક્કી કર્યું તેલ સાચું હતું ખોટું ત્યાં ધરાય ગયું. રામ ના તો રામ ને થવાનો જરૂર જ ક્યાં છે? તીર્થંકર થવાના ચાન્સીસ હોય છે, રામ ને થવાની જરૂર ક્યાં છે? રામ શું રામ શું થઈ ત્યાં આગળ જ્ઞાન નહોતું ત્યારે રામ નામ હોય તો નામ ની અસર થતી કે મા બાપ ની ઓબિડન્સ માં રહેવું જોઈએ અને એક પત્ની વ્રત ધારી રહેવું જોઈએ, એની ઇફેક્ટ તો થાય જ ને, નામ ની ઇફેક્ટ તો થાય જ ને દાદા. આ જ્ઞાન પછી બધું એમ લાગ્યું કે આ રામ કે રાજેન્દ્ર કે કૃષ્ણ કે કનૈયા બધા નામ જ છે, હું શુદ્ધ આત્મા છું, જુદો જ છું. પછી રામ રહ્યો છે, રામ રહી પ્રતિગત કર્યું હોય તો જોઈ બહુ ઉત્તમ છે. બીજી પત્ની જોડે તને વિચારે નથી આવતો, દ્રષ્ટિ નથી મળતો અને તે તારા સપના માં નથી આવતી, જ્યાં તારે જ્ઞાન લેવાની જરૂર નથી. તમે એક જ આશીર્વાદ આપીએ ત્રીજે અવતાર મૂકી જશો વગર જ્ઞાન. એક પત્ની વ્રત ના કારણ માં ભંસારી ગયા, રહી શકે નઈ માસ. હિન્દુસ્તાન માં 5% બધા માણસ નીકળે એના કરતા આ બે લોકો સારા વિચાર આવે છે, તેને ધોઈ નાખે છે, ધરતી કરે છે, ધોઈ નાખે છે, પોતે ચોખ્ખા થઈને ત્યાં જતા. અને પાછું આ મોક્ષે જવાના દે પર જલ્દી ચક્રવર્તી લઈ જાય, ત્યાં લઈ જાય, શું કહે શંકર માં લઈ જાય, ચક્રવર્તી પણ મળી પણ ટાઈમ લે તો ટાઈમ તો લેવો જ પડશે ને. જયારે ભાઈ ટીચિંગ કરશે તેની પાસે એ દ્વારા હજાર વર્ષ પછી બધું કામ પાકશે. મોજે તો આ બીજા જેને પછી ભોગવે નથી તે જ મળશે ત્યારે. જગત કલ્યાણ નું નિયાણું બાંધ્યું એટલે એ તો જગત કલ્યાણ નું નિયાણું બાંધ્યું એટલે એ તો ફેરો કરવાનો જ કરવો જ પડે. કેટલા વર્ષ નો 1.5 લાખ વસ્તી તો છે પોતે, હજુ 1 લાખ વધે લાખી કદાચ 8માં તીર્થંકર આવે 24 દિવસ ત્યારે બીજા 1.5 લાખ શ્રાવણ શું દસમ ના છે, બીજા 1.5 લાખ તો 3 લાખ નું આવ્યું છે. ઉતાવળ કરવાની જરૂર જ ક્યાં રહી, મોક્ષ આપડે થઈ ગયેલો હોવો જોઈએ, ઉતારી દુઃખ અડે નહી એ જ આપડો મુક્ત, એની જીવન મુક્તિ છે. ઇન્દુબેન પૂછે છે કે મહાવીર ક્ષેત્ર નો 1 લાખ વર્ષ અને અહીના વર્ષ એ ટાઈમ માં ફેર ખરો કે સરખો જ? ટાઈમ માં ફેર ખરો એમના લાખ વર્ષ ના અહીં લાખ વર્ષ ના 24 કલાક ત્યાં અહીં 24 કલાક એક જ સરખા જ આવે કે ફેર ખરો? ત્યાં નો કલાક એનો કલાક સરખો? ત્યાં ઓછા કહેવાય, ત્યાં ઓછા કહેવાય. અહીના લાખ વર્ષ, અહીના લાખો વર્ષ કહેવાય. ત્યાં અહીનો 24 કલાક નો દિવસ આપણા વર્ષો જોડે દેવ લોકો ને ઓછો ગણાય છે. એને હોવાનું આવ્યું છે પણ લાખ આપડા એના લાખ થાય એવું. બીજી તો કઈ ખોટ જવાની નથી, બીજી ખોટ જવાની નથી. અથવા કઈ આમ બીજું ચિંતા ઉપાદ એવું છે ને કે આ ચિંતા ઉપાદ એવું છે ને વધુ થાય કે એવું થાય એટલે એકાદ વધુ થાય કે એવું થાય એમાં કઈ વાત જ નથી ને. ખોટ જવાની હતી, બીજી કઈ ખોટ જવાની હતી. અભાવ થઈ ગયો અને સુખ નો અમે સદભાવ ઉત્પન્ન થાય અમને સંસારી તો પછી હવે અમને રહીશું. મુક્તિ મુક્તિ તો થઈ ગઈ છે પછી રહીશું. જયારે થાવ તારે પેલી મુક્તિ જયારે થાવ તારે ચક્રવર્તી પદે લાદે કોઈ કોઈ બધાનું ગજે બીજા બધા જ મુખ્ય ચાલે જાય. અને બધા ચક્રવર્તી કે તીર્થંકર ના થાય. જ્યાં વિષય આવે ત્યાં અનંત પાપો થઈ રહ્યા. જ્યાં વિષય છે ત્યાં દાદા. પણ આ તો આ ગર્ભપાત ના કાળ માં આવા હું બ્રહ્મચર્ય પાળવાનું કામ એક નિમિત્ત એવું તું નથી. જબરજસ્ત નીકળ્યું છે મારી કલ્પના માં નહીં આવેલી. આ જબર નીકળ્યું છે મારી કલ્પના માં નહીં આવેલી. કારણ કે આજે તો ગર્ભપાત ઈઝી થઈ ગયું છે. ગર્ભપાત કઈ નઈ, પાપ એટલે તો કઈ એનો મામૂલી સમજી લીધું છે. હા એટલે આવું બને જ નહીં, બને જ નહીં. કોર્ટ ઠેકાણે નથી આવું, આવું બન્યું જ નથી. ભાવિથી પણ મારી કલ્પનામાં નતું કે જે તમને હું કહેતો હતો પેલા કે પહેણો પહેણો આ શું કરો પહેણો ઝટપટ પહેણો અને એક પત્ની વસ્તાવો એ તમને ગમતે કહી છે. બીજી જગ્યાએ પ્રસંગ થાય ને તો જે સ્ત્રી એ સ્ત્રી જ્યાં જાય ત્યાં ત્યાં એને એરપેટે અવતાર લેવો પડે. જ્યાં જાય તો એ અધોગતિ જાય તો આપણા મહાત્મા ને સમજાવી દીધેલું. મહાત્મા તો બનતા જાગ્રત બહાર તો એવું થાય છે. ત્યાં આવતા તો તેનું જ ઠેકવાની. જેની બુદ્ધિ ચોખ્ખી છે, ચોખ્ખી બુદ્ધિ ના વિષય ચોખ્ખી બુદ્ધિ વાળા કઈ વિષય નું પ્રથકરણ કરી આપ તારે કે વિષય ચૂકવા જેવી વસ્તુ નથી. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય એનો વિષય તો ગમે જ અડે એ ભાવ જ નહીં. એટલું બુદ્ધિ માં થતી મળ જામી ગયું. ઊંધું દેખાય છે બધું. નિકાચિત દુઃખો બ્રહ્મચર્ય અને નિકાચિત દુઃખો બ્રહ્મચર્ય સહન કરતા ખસે નહી, ગમે એટલા ઉપાયો કરી ખસે નહી. બીજા બધા દુઃખો જતા કારણ જેમાં બીજા માણસ નો ક્લેમ રહે છે, બીજા માણસ નો ક્લેમ રહે છે, આમાં બીજો એક વ્યક્તિ નો ક્લેમ રહે છે. આ વિષય એવો છે ને, ક્લેમ વાળો છે. અને આ બીજું જલેબી જલેબી ખાવ, બીજું બધું ખાવ, દારૂ પીવો તો ક્લેમ વાળો નથી. દારૂ બીજી વ્યક્તિ નો ક્લેમ કેવી રહ્યો છે? દારૂ તમારી પર દાવો ના મારે. આમાં તો જે તમે પ્રસંગ હોય તે પ્રસંગ છોડી દો, તે દાવો મળે તો એમ તો તમારી ભાઈ યાર બધે એ ક્લેમ જ ઉભા થાય. બધું એક જ વિષય સુખમાં બે જન પાર કરેલું કુદરતે, એમાં જો કદી વિશેષ ભાવ ના થાય, વિશેષ ભાવ ના થાય એટલું ચાલવા આવે, એટલું કુદરત. કારણ કે લોકો એક્સેપ્ટ કર્યું, બે સાથે જતા હોય કોઈ કરોડો જીવ મરી જાય છે. મોટું પાપ ના કહેવાય, બે સાથે જતા હોય કોઈ એમાં ખોડી કાઢે નહીં. બાહુબેન તો રામે મને કહ્યું હતા, લીધું થઈ ગયો કે રામ ને બધે બધા છે, માટે હમણે આવ્યો. 29 મહાત્મા કૃષિભાઈ ને ત્યાં વડાલા સાંજે ચશ્મા થી ચશ્મા નો સિદ્ધિ હોય ત્યારે આ બધું જેમ છે દેખાય, એવી વાત જીતની અશુદ્ધિ થી આ બધું વિભ્રમ દેખાય. અને આ મારો સાસ થયું, જીતની અશુદ્ધિ નું પ્રમાણ છે એટલું સારું હજુ પ્રમાણ રહી રહ્યું છે. કે સાસુ ને સાસુ કે છે ને સસરા ને સસરો કે છે, નહીં તો સસરા ને કે છે તું મારો ભાઈ થયું, કારણ કે તું મારો ગાળો થયે પછી એટલી વધારતી અશુદ્ધ થઈ જાય એટલે હોસ્પિટલ માં મૂકો. આ થોડી બાકી રહી છે ડૂટીએ, આ ડૂટી આગળ એટલું આ છે. પોતાનું ઘર જડે છે કે પોતાની વાઈફ ઓળખે છે, નહીં તો પોતાનું ઘરે જડે નહીં, ઘર જડે નહીં, વાઈફ જડે નહીં. નામ પૂછે તો એને ભાવ ના બાકી રહી છે, તેથી આપણી શુદ્ધિ થાય. નહીં તો સ્થિર સંપૂર્ણ અશુદ્ધ થાય પછી શુદ્ધ ના થાય. એટલે થતી જ નથી, એવું બનતું નથી. અશુદ્ધ ચિત્ત શેનાથી જાય? ચિત્ત પ્રસન્ન ના, ચિત્ત પ્રસન્ન ના પ્રસન્નતા થી જાય. શેનાથી જાય? ચિત્ત પ્રસન્નતા કોના હોય? તો જ્ઞાની એકલા ના હોય, ચિત્ત પ્રસન્નતા ના હોય, બીજે નો હોય, બીજે નો હોય, હોય તો વખતે એક ત્રણ વાર એક જઈ જાય, એક પળ બે પળ શું હોય, પળ બે પળ હોય. બાબે તારે ચિત્ત પ્રસન્નતા ના થાય. એ ચિત્ત પ્રસન્નતા માં જેમાં જે ભાઈ આમ નાચ્યો, નાગરિક નાચ્યો બોલ્યો એટલું એટલું એટલું ચિત્ત શુદ્ધ થઈ જાય, એટલા પ્રમાણ થઈ જાય, એટલા પ્રમાણ થઈ જાય. એ ચિત્ત પ્રસન્ન પોતે ડોલ્યો, મહી ડોલે બરોબર, પછી એ વસ્તુ કાયમ રહે, શુદ્ધિ થતી જાય, શુદ્ધિ થતી જાય, બોલ્યો બીજો ઉપાય ને ચિત્ત શુદ્ધિ નો ઉપાય. આ બીજા તપ જપ એ બધા છે કે ધીમે ધીમે આસ્તે આસ્તે ચિત્ત શુદ્ધિ કરે. જપ તપ બધું છે, ખોટું નથી, ચિત્ત શુદ્ધિ નો ઉપાય છે. આ તો તરત જ આ તો ઓલ ધી મોમેન્ટ કેટલા પ્રમાણમાં ડોલે, કેટલા પ્રમાણમાં ડોલે. હા, એટલે પેલા ચંદ્રકાંત, પેલા ચંદ્રકાંત મોડા માંથી કોગરો કાઢી નાખો ને. પોતાના વિચાર માં હોય પ્રસન્નતા એટલે લાભ ના મળે. શું થાય બોલાવું, પછી બોલાવું તાર પાસે પોતે જ બોલે ને. ચોખ્ખું કઈ નાખવું જોઈએ, પ્રસન્નતા એનો લાભ તરત જ જોઈ જાય. ચિત્ત શુદ્ધિ તમને પ્રસન્નતા ઉભી થરા થાય, ચિત્ત શુદ્ધિ બાકી ચિત્ત શુદ્ધિ થઈ ગયું એટલે ચિત્ત પ્રસન્નતા થાય. ચિત્ત એટલે જ્ઞાન દર્શન, નિરંતર જ્ઞાન દર્શન ની પ્રસન્નતા રહે. શું નિરંતર રહેવું છે, ચિત્ત સુધી થયું તેથી તો આમ ભયા તમે. પ્રમાણ પ્રમાણ છે, પ્રમાણ દરેક ના રસ્તા પર આવી ગયા, રસ્તા પર આવી ગયા. વિસા મળ્યો, વિસા વિસા મળ્યો, ટિકિટ મળી. પછી આગળ શું કરવાનું, સમજવાનું કેવી રીતે, શું સમજવાનું, સમજવાનું બીજું કશું કરવાનું. હા, પણ એ વિસા તો મળી ગયો, વિસા મળી ગયો, વિસા મળી ગયો. હવે આ બધું ટિકિટ મેળવવાની કેવી રીતે આવે ના ટિકિટ. હા, ટિકિટ તો બધી આ જે કરીએ છીએ ને એ ટિકિટ બધું ફરાઈ રહી, બધું બધું દરેક કામ થઈ રહ્યું છે. આપડે કઈ ફરવા જવાનું નથી, શું લાભ થાય. આવું બે ત્રણ વખત કેમ કરાય છે દરરોજ, આવો લાભ કોઈ જગ્યાએ મળે નહીં. સત્સંગ થી ચિત્ત સુધી થાય છે એમ આપણે કહ્યું, સત્સંગ થી ચિત્ત સુધી થાય, પણ સત્સંગ નહીં, સત્સંગ ની પછી નો જે આ છે લાગણી પર ગીરે એને બહુ થઈ જાય, કોઈ આમ જરા ધીરે ધીરે તેને એવું થાય, પણ તેને ચિત્ત સુધી થયા કરે, એકાકાર થઈ જાય. એટલા માટે બે વખત રોજ કરાય ને, આ લાભ બીજી ગયા ના. જેટલો ઉલ્લાસની પ્રસન્નતામાં રહે એટલો લાભ વધારે. જેટલો ઉલ્લાસની પ્રસન્નતામાં શું કર્યું, એવો જ ઉલ્લાસ છે. રૂપ તે રૂપ થઈ જાય છે એટલે વસ્તુ સ્થિતિમાં આ એટલું બહુ જ પોઈન્ટ, બહુ ઇલેક્ટ્રિકલ વાઇબ્રેશન બધા થઈ જાય છે ને, વાઇબ્રેશન બધા થાય. વાઇબ્રેશન તો એ વાત નથી, વાઇબ્રેશન તો પૌદ્ગલિક બાબત છે, પણ આ તો સીધું ડિરેક્ટ શુદ્ધિ તોડી નાખે. એમ કલાકમાં આપણું ગળું તોડી નાખે, એના કરતા આ બહુ ઉત્તમ વસ્તુ. એકાકાર થઈએ દાદા, મેં એકાકાર શું જ નવી જાતનું થાય. એકાકાર તો આપડે સત્સંગમાં રહે છે, પણ આ જુદી જાતનું થાય. દાદા જ થઈ જાય એમ કે થઈ જાય. હા, એટલે આ બે ત્રણ વખત કરાય એવું છે. બહુ મોટું આવે, બહુ મોટું આવે. હોય દાદા હાથે એકાકાર થઈ ગયા, જય સત્યન આવો સત્યારાયણ, સત્યારાયણ નમો નમો મિત્રા ગાય. હા ભલે ભલે, મને કહી દે પર છે તેના, પણ અમને તો મળ્યો તો મળ્યો લાભ. કાલ દીવો હરિભાઈ જાય ત્યારથી થાય એના કરતા દીવો છે તો હજી લાભ મળ્યો એટલો તો કરું કરું કઈ રાત તમે દાદા ભગવાન નમસ્કાર કરો બોલો તો એ તન્મય આકાર ભક્તિ થાય એટલે એ પણ નિર્દી જાય ભક્તિ થાય એટલે રૂપ બનાવે પણ આ તો ચિત્ત સુધી થાય એટલે જે વાંધું દેખાતું જ બંધ થઈ જાય જે વિરોધ દેખાય છે કઈ કરતા બંધ થઈ જાય વિરુદ્ધ ઈચ્છાઓ થાય તે બધી બંધ થઈ જાય ચિત્ત શુદ્ધિ લીધે જ બધી અશુદ્ધિ લીધી ઈચ્છાઓ બધી ગમત કરું પછી કોઈ વિચાર પડ્યો હોય ને પેલા પેલા મળે પાન કાઢી નાખું એમ કહે એટલે પછી જાય પાન ખાધેલો શું કરે એમ પાન ખાધેલો બોલે બોલે શકે બીજા ઈલાજ આપડે બધા કરીએ સત્સંગ નહી બધા એના આ બહુ ઉત્તમ કોટી નો ઈલાજ આ ઉત્તમ જય સચિદાન દાદાની હાજરી માં કે દાદાની હાજરી વગર હાજરી વગર થાય છે હાજરી માં નહી દાદા ન હોય ને આવી રીતે બધા ધૂન થી બોલે તો પડે કે નહીં વિદ્યાસન ફળ મળે અને વિદ્યાસન ફળ મળે ને એ તો મળે નહીં એ તો બધું મળ્યા જ કરે પણ આ જે છે ને તે આ બધું જ છે તે ઊંચા ઊંચું છે પણ આ વરી એટલી ઊંચું છે ચિત્ત શુદ્ધિ નું અને ભૌગોલિક બાબત માં પાછું એટલું જ જોયું એવું આ એવો એટલો આનંદ નહીં એવું તન્મય આકાર થાય એટલા આનંદ થી તો એટલું અશુદ્ધિ થતા વાર ના લાગે એ જે હાસ્ય હોય છે પાછું અશુદ્ધ નું હાસ્ય એવું સરસ હોય સમજાય ને અમારે આકર્ષણ કર્યું આકર્ષણ કરે તે હાસ્ય એટલું જ બધું અશુદ્ધ બનાવે દવા છે ને આ તેડે અમૃત છે પેલે તેડે ઝેર છે મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય એવી વસ્તુ નથી કોક પ્રવૃત્તિ અને મુક્ત હાસ્ય ના સંસારમાં રહેવાથી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય મુક્ત હાસ્ય કરવા માટે કરીએ છીએ ચિત્ત શુદ્ધિ થતી થતી થતી તો સંપૂર્ણ શુદ્ધતા ને પામી ગઈ મુક્ત હાસ્ય કાયમ રહે પછી કાયમ રાત્રે બે વાગે ઉઠાવે તો મુક્ત હાસ્ય સંવેદન માં જ મુક્ત હાસ્ય ભગવાન ના કિલો વાગે તો એટલે શલ્ય હતું તો હાસ્ય હતું પણ પેલું ઓછું ઓછું દેખાય લોકોને ખબર પડે કે આ હાસ્ય ફેર પડ્યો ભગવાન કારણ કે શલ્ય હતું એથી પેલા વૈદેશો ખોરી ભગવાન ને કઈ શલ્ય છે ભગવાન હા નહીં ભગવાન નું હાસ્ય આવું નતું કે હાસ્ય પેલું કચાર કરવું લાગે સંજય જાણી પછી તો કોણ જોયા તાર ખબર પડી ગયા તો સંજય એટલે દાદા બીજી વસ્તુ અંદર દાખલ બીજી વસ્તુ ઊંચે એવી બીજી વસ્તુ દાખલ થઈ એટલે સંજય પર વસ્તુ અમે ખૂંચે જ અમે પહોંચે જ હોય ને ખૂંચા જ કરે છે સ્વાભાવિક પ્રકૃતિ માં નિત્યાત્વ એ શલ્ય ગણાય છે નિત્યાત્વ એ શલ્ય ગણાય સ્વાભાવિક સ્વાભાવિક પ્રકૃતિ સ્વાભાવિક પ્રકૃતિ એવી નથી કે નિત્યાત્વ એ શલ્ય ગણાય નિત્યાત્વ શલ્ય છે ને છે કે ઈચ્છાઓ નું ઉદ્ભવ સ્થાન પણ શુદ્ધ ચિત્ત છે, પણ અશુદ્ધ ચિત્ત છે. ઈચ્છાઓ તો શુદ્ધ પણ હોય શકે ને અને અશુભ હોય શકે, બંને હોય શકે ને. હા, પણ એ અશુદ્ધ ચિત્ત નું કારણ થી ઈચ્છા જ ના હોવી જોઈએ. ઈચ્છા કોઈ પણ જાતે હોય છે, શુદ્ધ ચિત્ત પછી ઈચ્છા જ નહીં ને. એકદમ શુદ્ધ ઈચ્છા છે, અશુદ્ધ ચિત્ત નું દેહ બે બધું ઉભું થયેલું એનાથી ને દેહ છે તો તે આપણે તો હવે પાછા ભર્યા છીએ, માટે આપણી આપણી આપણી ખાવા જવાની ક્ષમતા ઈચ્છા કહીએ છીએ. બરોબર, એ ઈચ્છા નું બીજ જલી ગયેલું છે. ઈચ્છા નું બીજ જલી ગયું, હા, એટલે એનું ફળવારી નહીં થાય. દેખી નાખેલા બીજ હોય ઉગે નહીં. કશી વાતચીત પૂછવી છે કે કઈ પૂછવું છે?